શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 18મો અધ્યાય. હિરણ્યાક્ષ સાથે વારાહ ભગવાનનું યુદ્ધ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે તાત, વરુણજીની આ વાત સાંભળીને તે મદઘેલો દૈત્ય ઘણો પ્રસન્ન થયો. તેણે તેમના હાથે માર્યો જઈશ એ કથન પર કંઈ પણ ધ્યાન આપ્યું નહીં અને તરત નારદજી પાસેથી શ્રી હરિનું ઠેકાણું મેળવીને રસાતલમાં પહોંચી ગયો. ત્યાં તેણે વિશ્વવિજયી વારાહ ભગવાનને પોતાની દાઢોની ટોચ પર પૃથ્વીને ઉપર લઈ જતા જોયા. તેઓ પોતાના લાલ લાલ ચમકદાર નેત્રોથી તેના તેજને હરી લેતા હતા. તેમને જોઈને તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, અરે, આ જંગલી પશુ અહીં જળમાં ક્યાંથી આવ્યું? પછી વરાહજીને કહ્યું, અરે મૂર્ખ, અહીં આવ. આ પૃથ્વીને તું છોડી દે. તેને વિશ્વવિધાતા બ્રહ્માજીએ અમ રસાતલવાસીઓને હવાલે કરી દીધી છે. રે વરાહરૂપધારી અધમદેવ, મારા દેખતા તું એને લઈને હેમખેમપણે નહીં લઈ જઈ શકે. તું માયાથી લપાઈ છુપાઈને જ દૈત્યોને જીતી લે છે અને મારી નાખે છે. શું એને લીધે અમારા શત્રુઓએ અમારો નાશ કરવા માટે તને પાળ્યો છે? મૂઢ, તારું બળ તો યોગમાયા જ છે, અન્ય કોઈ પુરુષાર્થ તારામાં થોડો છે. આજે તને ખતમ કરીને હું પોતાના બાંધવોનો શોક દૂર કરીશ. મારા હાથમાંથી છૂટેલી ગદાના પ્રહારથી માથું ફાટી જવાને કારણે જ્યારે તું મરી જઈશ ત્યારે તારી આરાધના કરનારા જેટલા દેવો અને ઋષિઓ છે તે બધાએ મૂળ કપાયેલા વૃક્ષોની જેમ પોતે જ નષ્ટ થઈ જશે. હિરણ્યાક્ષ દુર્વચનોના બાણોથી ભગવાનને છેદતો જઈ રહ્યો હતો, પણ તેમણે દાઢોની ટોચ પર રહેલી પૃથ્વીને ભયભીત થયેલી જોઈને તે આઘાત સહી લીધો તથા પાણીમાંથી એવી રીતે બહાર નીકળી આવ્યા કે જેમ મગરમચ્છના આઘાતથી ગજરાજ હાથણી સાથે નીકળી આવે છે. તેના પડકારનો કોઈ ઉત્તર નહીં આપતા તેઓ જ્યારે જળમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે જેમ મગરમચ્છ હાથીનો પીછો કરે છે તેવી જ રીતે પીળા કેસ અને તીણી દાઢોવાળા તે દૈત્યે તેમનો પીછો કર્યો તથા વજ્રની જેમ તાડુકીને તે કહેવા લાગ્યો, તને ભાગી છૂટતા શરમ નથી આવતી? સાચું છે, અસત પુરુષો માટે કયું કામ નહીં કરવા યોગ્ય છે. ભગવાને પૃથ્વીને લઈ જઈને જળની ઉપર વ્યવહાર યોગ્ય સ્થાને સ્થાપિત કરી દીધી અને તેનામાં પોતાની આધાર શક્તિનો સંચાર કર્યો. તે સમયે હિરણ્યાક્ષની સામે જ બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ત્યારે શ્રીહરિએ ઘણી ભારે ગદા લઈને પોતાની પાછળ પાછળ આવી રહેલા હિરણ્યાક્ષને કે જેણે સોનાના આભૂષણો અને અદ્ભુત કવચ ધારણ કરેલા હતા તથા જે પોતાના કટુ વચનોથી તેમને અવિરતપણે મરમાં ઘાત કરી રહ્યો હતો, તેને અત્યંત ક્રોધપૂર્વક હસતા હસતા કહ્યું, શ્રી ભગવાને કહ્યું, અરે, સાચે જ અમે જંગલી જીવ છીએ કે જે તારા જેવા ગ્રામ સિંહો એટલે કૂતરાઓને શોધતા ફરીએ છીએ. દુષ્ટ, મારા જેવા મૃત્યુપાશમાં બંધાયેલા અભાગ્યા જીવોની આત્મશ્લાઘા સ્વપ્રશંસા પર વીર પુરુષો ધ્યાન આપતા નથી. હા, અમે રસાતલવાસીઓની થાપણ ચોરીને અને શરમ છોડીને તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યા છીએ. અમારામાં એવું સામર્થ્ય ક્યાંથી હોય કે તારા જેવા અદ્વિતીય વીરની સામે યુદ્ધમાં ઊભા રહી શકીએ, તેમ છતાં અમે તારી સામે ગમે તેમ પણ ઊભા છીએ, તારા જેવા બળવાનો સાથે વેર બાંધીને અમે જઈ પણ ક્યાં શકીએ? તું પાયદળ વીરોનો સરદાર છે, તેથી હવે નિશંક થઈને ગઢભાંજ છોડીને અમારો અનિષ્ટ કરવાનો પ્રયત્ન કર અને અમને મારીને પોતાના ભાઈ ભાંડુઓના આંસુ લૂછ, એમાં હવે મોડું ના કર. જે પોતાની પ્રતિભાનું પાલન કરતો નથી તે અસભ્ય છે, સારા માણસોમાં બેસવા લાયક નથી. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, ભગવાને રોષપૂર્વક તે દૈત્યનો આ રીતે જ્યારે ઘણો ઉપહાસ અને તિરસ્કાર કર્યો ત્યારે તે પકડીને રમાડવામાં આવતા સાપની જેમ ક્રોધથી બડબડી ઉઠ્યો. તે ખીજાઈને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. તેની ઇન્દ્રિયો ક્રોધથી ખળભળી ઉઠી અને તે દુષ્ટ દૈત્યે ઘણા વેગથી દોડીને ભગવાન પર ગદાનો પ્રહાર કર્યો. પણ ભગવાને પોતાની છાતી પર ચલાવેલી શત્રુની ગદાનો પ્રહાર થોડાક વાંકા વળીને બચાવી લીધો. બરાબર એવી જ રીતે કે જેમ યોગ સિદ્ધ પુરુષ મૃત્યુના આક્રમણથી પોતાને બચાવી લે છે, પછી જ્યારે તે ક્રોધથી હોઠ ચાવતો પોતાની ગદાને વારંવાર ઘુમાવવા લાગ્યો ત્યારે શ્રી હરિ કોપિત થઈને ભારે વેગપૂર્વક એના તરફ ઘસ્યા. હે સૌમ્ય સ્વભાવ વિદુરજી, ત્યારે પ્રભુએ શત્રુની જમણી ભ્રમર પર ગદાનો પ્રહાર કર્યો. પણ ગદા યુદ્ધમાં કુશળ હિરણાક્ષે તે પ્રહાર વચ્ચેથી જ પોતાની ગદા પર ઝીલી લીધો. આ પ્રમાણે શ્રી હરિ અને હિરણ્યાક્ષ એકબીજાને જીતવાની ઈચ્છાથી અત્યંત ક્રુદ્ધ થઈને પોતપોતાની ભારે ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તે સમયે તે બંનેમાં જીતવાની હોડ જામી ગઈ. બેયના અંગો ગદાઓના પ્રહારોથી ઘાયલ થઈ ગયા હતા. પોતાના અંગોને થયેલા ઘામાંથી વહેતા લોહીની ગંધથી બેયનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો અને તે બંને જાત જાતના પેંતરા દાવ બદલી રહ્યા હતા. આ પ્રમાણે ગાય માટે પરસ્પર લડતા બે સાંઢોની જેમ તે બંને વચ્ચે એકબીજાને જીતવાની ઈચ્છાથી ઘણું ભયંકર યુદ્ધ થયું. હે વિદુરજી, આ પ્રમાણે હિરણાક્ષ અને માયાથી વારાહરૂપ ધારણ કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ પૃથ્વી માટે વેર બાંધીને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તે જોવા માટે ઋષિઓ સહિત બ્રહ્માજી ત્યાં આવ્યા. તેઓ હજારો ઋષિઓથી વીંટળાયેલા હતા. જ્યારે તેમણે જોયું કે તે દૈત્ય મોટો શરવીર છે, તેનામાં ભયનું નામ સુદ્ધા નથી, તે મુકાબલો કરવામાં પણ સમર્થ છે અને તેના પરાક્રમને તોડવું એ ઘણું મુશ્કેલ કામ છે, ત્યારે તેઓ આદિ વરાહરૂપ ભગવાન નારાયણને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવ, મારી પાસેથી વરદાન મેળવીને આ દુષ્ટ દૈત્ય ઘણો પ્રબળ થઈ ગયો છે. અત્યારે આ તમારા ચરણોના શરણે રહેનારા દેવતાઓ, બ્રાહ્મણો, ગાયો તથા અન્ય નિર્દોષ જીવોને ઘણી હાનિ પહોંચાડનારો દુઃખદાયી અને ભયપ્રદ થઈ રહ્યો છે. એની તોલે આવે તેવો અન્ય કોઈ યોદ્ધો નથી. તેથી આ મહાકંટક પોતાનો મુકાબલો કરનારા વીરની શોધમાં સમસ્ત લોકમાં ઘૂમી રહ્યો છે. આ દુષ્ટ ઘણો જ માયાવી, ઘમંડી અને નિરંકુશ છે. બાળક જેમ ક્રોધે ભરાયેલા સાપ સાથે રમે છે તે રીતે તમે આની સાથે ખેલ ના કરો. હે દેવ અચ્યુત, જ્યાં સુધીમાં દારૂણ દૈત્ય પોતાની બળબુદ્ધિની વેળાને પામીને પ્રબળ બને તેની પહેલાં જ તમે પોતાની યોગ માયા અપનાવીને આ પાપીને હણી નાખો. હે પ્રભુ, જુઓ, લોકોનો સંહાર કરનારી ભયંકર સંધ્યા વેળા થવાની તૈયારી છે. હે સર્વાત્મા, તમે તે પહેલાં જ આ અસુરને હણીને દેવતાઓને વિજય પ્રદાન કરો. અત્યારે અભિજીત નામના માંગલ્યપૂર્ણ મુહૂર્તનો પણ યોગ આવી ગયો છે. તેથી પોતાના સુહૃદ એવા અમારા કલ્યાણ માટે જલ્દીથી આ દુર્જય દૈત્ય સાથે નિપટી લો, તેને ખતમ કરો. હે પ્રભુ, તેનું મૃત્યુ તમારા જ હાથે નિમાયેલું છે. અમારું મોટું ભાગ્ય છે કે આ પોતે જ પોતાના કાળરૂપ એવા તમારી પાસે આવી પહોંચ્યો છે. હવે તમે યુદ્ધમાં બળપૂર્વક તેને હણીને લોકોને શાંતિનું પ્રદાન કરો. ત્રીજા સ્કંદ અંતર્ગત હરણ્યાક્ષવદ અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.